શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 58મો ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે પુત્રો, કાર્તિક માસનો સુદ પડવો સાયંકાળ સુધી વ્યાપ્ત હોય તે જ ગ્રહણ કરવો, કારણ કે ગોવર્ધન ઉત્સવમાં અમાવાસ્યાના વેધવાળો પડવો સુખકારી કહેલો છે, પરંતુ બીજના વેધવાળો સુખકારી નથી, કારણ કે ગાયોના ખેલનોત્સવને દિવસે રાત્રિએ જો ચંદ્રમાનું દર્શન થાય તો એ પશુઓ તથા ગાયનું પૂજન કરનારનો વિનાશ કરે છે. દીપાવલીના ત્રણ દિવસ 14, અમાવાસ્યા અને પડવો એ સાથે ઉજવવા, પરંતુ જુદા જુદા નહીં. હે પુત્રો, આજે શ્રીકૃષ્ણ ભગવાનને લાલ છેડાવાળું પીતાંબર ધારણ કરાવવું, મસ્તક ઉપર મોરપીંછનો મુગટ ધારણ કરાવવો અને કાનમાં કરેણ પુષ્પના ગુચ્છ ધરાવવા, પાંચ રંગના પુષ્પોથી રચેલી શોભાયમાન વૈજયંતી માલા, પુષ્પોના તોરા તથા મોરલી ધારણ કરાવવી, અનંત પ્રકારના આભૂષણો, મંજરીયુક્ત કોમળ તુલસીપત્રની માળા તેમજ ખભા ઉપર ત્રાંસો બેવડો પટકો અને ઉત્તરીય વસ્ત્ર ધારણ કરાવવું, પોતાની ધનસંપત્તિને અનુસારે અન્નકૂટની રચના કરવી, તેમાં અનેક પ્રકારના શાક અને વિવિધ ભજીયા વગેરેના ભોજન ધરાવવા, ઘીથી તૈયાર કરેલા જલેબી ખાજા આદિ પકવાનનો, ભાત આદિ ભોજ્ય પદાર્થો પણ શ્રીકૃષ્ણ ભગવાનને ધરાવવા, છેલ્લે પાનબીડું અર્પણ કરી ભગવાનની આરતી કરવી ને વૈષ્ણવ વિપ્રો તથા સંતોને પ્રેમથી જમાડવા, આજે પડવાના દિવસે જ પ્રાતઃકાળે ગાય, વાછરડા, બળદ, નાની નાની વાછરડીઓની પણ હળદર, કુમકુમ આદિ માંગલિક પદાર્થોથી પૂજા કરવી, પુષ્પોના હાર કંઠમાં ધારણ કરાવવા, સિંદૂર કે ગેરુ આદિ રંગોથી શિંગડા રંગવા ને નવીન તૃણાદિ તથા યવ આદિ ખવડાવીને તેનું પૂજન કરી ભગવાનના મંદિર આગળ ખેલકૂદ કરાવવી, ગાયના છાણથી ગોવર્ધન પર્વતની રચના કરી તેનું પૂજન કરવું ને પછી મધ્યાહ્ને ભગવાન શ્રીહરિની આગળ અન્નકૂટની રચના કરવી. હે પુત્રો, આ ઉત્સવમાં રુચિકર ગોવર્ધન ઉત્સવના પદો ગૌરાવવા ને ગાવા ને તેમાં વાજિંત્રોનો નાદ કરાવવો, પછી મુખ્ય યજમાને વૈષ્ણવ સંતો ભક્તો અને બ્રાહ્મણોને ભોજન જમાડીને પછીથી જમવું. આ ઉત્સવમાં આટલો વિધિ વિશેષ છે, બાકીનો પૂજનાદિ વિધિ પૂર્વવત જાણવો. હે પુત્રો, પૂર્વે શ્રીકૃષ્ણ ભગવાન કાર્તિક માસના સુદ 8મા દિવસે પ્રાતઃકાળે પોતાના ગ્વાલબાલ મિત્રોની સાથે વૃંદાવનમાં પ્રથમ ગાયો ચરાવવા નીકળ્યા હતા. આ ગોપાષ્ટમી તિથિ સૂર્યોદય વ્યાપીની હોય તે જ ગ્રહણ કરવી. જો બે અષ્ટમી તિથિ હોય તો બહુકાળ વ્યાપીની હોવાથી પૂર્વની ગ્રહણ કરવી, અને જો અષ્ટમીનો ક્ષય હોય તો સપ્તમીના વેધવાળી પણ ગ્રહણ કરવી, પરંતુ અન્ય નહીં. હે પુત્રો, આ દિવસે શ્રીકૃષ્ણ ભગવાનને ઉત્તમ ગોપવેશ ધારણ કરાવવો, તેમાં અંગ ઉપર સુથણી ધારણ કરાવવી, મસ્તક ઉપર મોરપીછનો મુગટ ધારણ કરાવવો, પીળું પીતાંબર ધારણ કરાવવું, અંગ ઉપર ચંદનની અર્ચા કરવી, સુગંધિમાન પુષ્પોમાંથી તૈયાર કરેલા અનેક પ્રકારના આભૂષણો ધારણ કરાવવા, હાથમાં અનુપમ મનોહર નેત્રની છડી અને મુરલી ધારણ કરાવવી, નૈવેદ્યમાં દહીં, ભાત અને પીસેલી સાકર અર્પણ કરવી. આ ઉત્સવમાં ગાયો ચરાવતા શ્રીકૃષ્ણ ભગવાનની લીલાના પદોનું ગાયન કરાવવું, આ રીતે પૂજન કર્યા પછી ભોજન કરવું. હે પુત્રો, કાર્તિક સુદ એકાદશીએ શેષશાયી યોગેશ્વર ભગવાન યોગનિદ્રાનો ત્યાગ કરે છે, તેથી તે એકાદશીને પ્રબોધની એકાદશી કહેવાય છે. આ એકાદશી દશમી તિથિના વેધરહિતની હોય તો વ્રત ને ઉત્સવમાં ગ્રહણ કરવી, પરંતુ ક્યારેય પણ દશમના વેધવાળી ગ્રહણ કરવી નહીં. જ્યાં સુધી દશમી તિથિ 55 ઘડી સુધી પ્રવર્તતી હોય ત્યાં સુધી દશમનો વેધ મનાતો નથી. 55 ઘડીથી એક પળ પણ જો વધુ હોય તો તે એકાદશી દશમના વેધવાળી કહેવાય છે. જો એકાદશીની વૃદ્ધિ હોય તો પૂર્વની 60 ઘડીના વ્યાપવાળી પણ છોડી દેવી, પરંતુ બીજી સૂર્યોદય સમયે પળ માત્રની હોય તો પણ તે વ્રતોત્સવમાં ગ્રહણ કરવી, અને જો 12ની વૃદ્ધિ હોય તો આગલી 12 વ્રત અને ઉત્સવમાં ગ્રહણ કરવી ને પાછલી 12 પારણા કરવા. 9મી તિથિ એક પળ માત્રની હોય ત્યાર પછી 10મી તિથિ બેસી જતી હોય ને એકાદશીનો ક્ષય હોય તો 10મીના વેધવાળી પણ 12 ગ્રહણ કરવી ને 13ના પારણા કરવા. આ વ્રતની વિશેષ વ્યાખ્યા તૃતીય પ્રકરણના 33માં અધ્યાયમાં કરી છે, ત્યાંથી જાણી લેવી. હે પુત્રો, આ પ્રબોધનીના ઉત્સવમાં વૈષ્ણવ ભક્તોએ રાત્રિના અંતિમ પ્રહરમાં બ્રાહ્મ મુહૂર્તમાં તત્કાળ જાગ્રત થઈ સ્નાન સંધ્યાદિ નિત્યવિધિ થકી પરવારી પૂજાના ઉપચારો ભેળા કરવા ને પૂજકે યોગેશ્વર નામના શ્રીકૃષ્ણની પૂજા કરવી, તેમાં પોતાની શક્તિ અને સંપત્તિને અનુસારે યોગેશ્વર ભગવાનની મૂર્તિ સુવર્ણની તૈયાર કરાવવી ને પદ્માસનવાળીને વિરાજમાન હોય, નેત્રો કાંઈક મીચેલા હોય, દ્રષ્ટિ નાસાગ્રે સ્થિર હોય, શ્વેત કમળના આસન ઉપર બેઠેલા હોય, ડાબા હાથના તળા ઉપર જમણા હાથના પૃષ્ઠભાગ પધરાવી બંને હાથ ખોળામાં સ્થાપન કરેલા હોય એવી મૂર્તિ તૈયાર કરાવવી, તેમજ તે બંને હાથની પાસેના ભાગમાં પદ્મ અને ગદા સ્થાપેલી હોય તેવી મૂર્તિ તૈયાર કરાવવી, તે યોગેશ્વર ભગવાનની મૂર્તિના ઉપરના ડાબા હાથમાં પાંચજન્ય શંખ અને જમણા હાથમાં સુદર્શન ચક્ર ધારણ કરાવવું, તેની ડાબે પડખે અલગ ઉભેલા હોય તેવા લક્ષ્મીજીની મૂર્તિ કરવી, આ પ્રમાણેના યોગેશ્વર ભગવાનની ગીત વાજિંત્રો વગાડવા પૂર્વક ષોડશોપચારથી મહાપૂજા કરવી, તેમને નૈવેદ્યમાં સાકરે સહિત દૂધ અને ભાત અર્પણ કરવો ને લીલી દ્રાક્ષ આદિ ફળો અર્પણ કરવા. હે પુત્રો, આ પ્રબોધની એકાદશીના દિવસે મધ્યાહ્ને ધર્મદેવના પ્રાદુર્ભાવનો જન્મોત્સવ કરવો. જો ધર્મદેવની પ્રતિમા ન હોય તો સુવર્ણની પ્રતિમા તૈયાર કરાવવી, તેમાં મંદિરની આગળ પૂર્વની માફક જ શોભાયમાન મંડપની રચના કરાવી સર્વતોભદ્ર મંડળની મધ્યે ધર્મદેવનું શાસ્ત્રવિધિ પ્રમાણે પૂજન કરવું. તે મૂર્તિ ચતુર્મુખ, ચતુર્ભુજ અને 4 પાદવાળી હોવી જોઈએ. તેમને શ્વેત વસ્ત્રો ધારણ કરાવવા ને સર્વે અલંકારોથી શણગારવા ને શ્વેત ગૌરવર્ણવાળા અને સામુદ્રિક શાસ્ત્રમાં કહેલા લક્ષણવાળા તૈયાર કરાવવા. એ ધર્મદેવના ઉપરના જમણા હાથમાં સ્ફટિકમણીની જપમાળા આપવી, ડાબા હાથમાં ધર્મશાસ્ત્રનું પુસ્તક ધારણ કરાવવું, તેના જમણા ભાગમાં મૂર્તિમાન વ્યવસાય અર્થાત ઉદ્યોગની સ્થાપના કરવી અને ડાબા ભાગમાં અતિશય રૂપવાન સાક્ષાત સુખની મૂર્તિ સ્થાપન કરવી. પછી તે ઉદ્યોગ અને સુખ આ બંનેની મૂર્તિના મસ્તક ઉપર ધર્મદેવના નીચેના બંને હસ્તકમળ સ્થાપન કરેલા હોય તેવી રચના કરવી. એ ધર્મદેવની મૂર્તિ એક મુખવાળી, દ્વિભુજ ને દ્વિપાદ અને સુંદર વસ્ત્ર તથા આભૂષણથી સુશોભિત મનુષ્યાકૃતિમાં હોય તેવી કરવી. તેની ડાબી બાજુએ પરમ રૂપાળા ભક્તિદેવીની મૂર્તિ સ્થાપન કરવી. એ ભક્તિદેવી દ્વિભુજ બહુ પ્રકારના આભૂષણોથી સુશોભિત કરવા અને તેને કસુંબલ વસ્ત્રો ધારણ કરાવવા. તેમના ડાબા હાથમાં સુવર્ણી જારી ધારણ કરાવવી ને જમણા હાથમાં મોતીઓની માળાઓ તથા સુગંધિમાન પુષ્પની માળાઓ ભરેલા પાત્રને ધારણ કરી રહેલા હોય તેવા કરવા. હે પુત્રો, પોતાની શક્તિ પ્રમાણે સુવર્ણાદિકથી તે ધર્મભક્તિની મૂર્તિઓ તૈયાર કરાવી સપ્તર્ષિઓની સાથે તથા અરુંધતી દેવીની સાથે તેઓનું પૂજન કરવું. કશ્યપાદી સપ્તર્ષિઓ અને અરુંધતી દેવીની મૂર્તિ દર્ભમાંથી તૈયાર કરવી અથવા ચંદનાદિકમાંથી તૈયાર કરવી, તેવી જ રીતે શ્રદ્ધા, મૈત્રી, દયા અને શાંતિ આદિક 12 ધર્મદેવની અન્ય પત્નીઓની પણ ધર્મભક્તિની સાથે પૂજા કરવી. તે દિવસે સવારથી સાંજ સુધી દુંદુભીઓના ધ્વનિ અને વિષ્ણુના નામ કીર્તન તથા ગુણોનું ગાયન કરાવવું. તે દિવસે નિત્ય પૂજાની મૂર્તિને મહાશણગાર ધરવા, તેમાં ઉત્તમ મુગટ, પીતાંબર, બહુમૂલ્યવાળા લાલ વસ્ત્રો, રત્નોજડિત આભૂષણો આદિ ધારણ કરાવવા. તેવી જ રીતે લક્ષ્મીજીને પણ પૂજારીએ અનેકવિધ રત્નોજડિત અમૂલ્ય વસ્ત્રો તથા આભૂષણોના મહાશણગાર ધારણ કરાવવા અને એમની આગળ નૈવેદ્યમાં વિશેષપણે ઘેબર અર્પણ કરવો અને આરતીમાં કપૂરના દીપથી આરતી કરવી, બાકીનો વિધિ હંમેશનો સામાન્ય જાણવો. હે પુત્રો, આ નિત્ય પૂજાની મૂર્તિ આગળ એ જ દિવસે સાયંકાળે હાટડી પૂરવી. તે હાટડીની રચનામાં નવા નવા ધાન્યો પાત્રમાં ભરીને અલગ અલગ સ્થાપન કરવા, અનેક પ્રકારના શાકો તથા ફળો અને શેરડીના સાંઠા તેમજ પેંડા વગેરે પદાર્થો વિભાગ કરીને તે હાટડીમાં જુદા જુદા સ્થાપન કરવા. આજે પ્રબોધની એકાદશીનો દિવસ હોવાથી એકાદશીના અધિકારી અને ઉદ્ધવ સંપ્રદાયમાં રહેલા સર્વે નરનારી ભક્તજનોએ એક જળ વિના બીજું કંઈ પણ આપતકાળ પડ્યા વિના ભક્ષણ કરવું નહીં. આ એકાદશીના અધિપતિ રાધા દામોદર ભગવાન છે, તેથી તેમનું પૂજન કુંભી પુષ્પ તથા કમળ પુષ્પથી કરવું. તે રાધા દામોદર ભગવાનના નૈવેદ્યમાં મગદળના લાડુ અર્પણ કરવા. આ પ્રમાણે મેં આ પ્રબોધની એકાદશીનો વિધિ સંક્ષેપથી તમને કહ્યો. પ્રત્યેક એકાદશીના દિવસે શ્રીકૃષ્ણ ભગવાનની મહાપૂજા કરવી અને તેમનો સર્વેનો વિધિ વ્રતવિધિ ગ્રંથમાં કહેવા પ્રમાણે જાણી લેવો, તેમજ એકાદશીને આશરી રહેલી જે જે કથાઓ છે તેનું પણ એકાદશીઓના દિવસે ભગવાનના ભક્ત પુરુષોએ પ્રેમથી ગાન કરાવવું ને સ્વયં ગાન કરવું તથા શ્રવણ કરવું. હે પુત્રો, કાર્તિક માસની સુદ 12ના સાયંકાળે વ્યાપ્તિ હોય તે જ તુલસી વિવાહના ઉત્સવમાં ગ્રહણ કરવી. આ 12ના દિવસે શ્રીકૃષ્ણ ભગવાનને કસુંબી રંગથી રંગેલા વસ્ત્રથી મસ્તક ઉપર પાગ બંધાવવી અને મનોહર અનેક પ્રકારના પુષ્પોના તોરા અને મોતીઓના તોરા ધારણ કરાવવા. સુવર્ણના તારથી ભરેલા લાલ રંગનું અંગરખું પણ શ્રીકૃષ્ણ ભગવાનને ધારણ કરાવવું, તેમજ લક્ષ્મીજીને તો સોનેરી રંગની સાડી ધારણ કરાવવી. નૈવેદ્યમાં બિરંજ વિશેષપણે ધરવો. સાયંકાળે શોભાયમાન મંડપની મધ્યે શ્રી વિષ્ણુ ભગવાન અને તુલસીની પૂજા કરવી. શાલિગ્રામ અથવા શ્રીકૃષ્ણની પ્રતિમા તથા તુલસી દેવીની ગાયોના ધાણ ગામમાં પધારે ને ખરીથી રજ ઉડતી હોય તે સમયે ષોડશોપચારથી પૂજા કરવી. પીળું વસ્ત્ર, કંઠસૂત્ર, નથડી, હળદર અને કુમકુમાદિ તુલસીજીને અર્પણ કરવા. તે સમયે નવા ઉત્પન્ન થયેલા શેરડીના સાંઠાએ સહિત ફળો અર્પણ કરવા ને નૈવેદ્યમાં પતાસા અને ખાજા વિશેષપણે અર્પણ કરવા. પછી આરતી ઉતારી તુલસી અને શ્રીકૃષ્ણને મધ્યે એક વસ્ત્ર રાખીને અર્થાત છેડાછેડી બાંધીને મંગળ શ્લોકોનું ઉચ્ચારણ કરી મંગળ ફેરા ફરાવી સંકલ્પ કરાવી તુલસીનો હાથ શ્રીકૃષ્ણ ભગવાનના હસ્તમાં અર્પણ કરવો. તુલસીજી શ્રી વિષ્ણુ ભગવાનને અર્પણ કરી દેવા. આ 12ના તુલસી વિવાહમાં બ્રાહ્મણોને જમાડી પોતાની શક્તિ પ્રમાણે દાન અર્પણ કરવા. આ ઉત્સવમાં તુલસી વિવાહના પદો ગવરાવવા. હે પુત્રો, કાર્તિક માસમાં સૂર્યોદય સમયે પ્રાપ્ત થતી સુદ પૂર્ણિમાના દિવસે રમાકાંત શ્રીકૃષ્ણ ભગવાનને શોભાયમાન મુગટ ધારણ કરાવવો. આજે શીરો, પૂરી, ભાત, કઢી, દાળ, સુરણ અને વૃંતાકનું શાક નૈવેદ્યમાં વિશેષપણે ધરાવવું. રાત્રે મંદિરમાં ચારે તરફ દીવાઓની પંક્તિ કરવી ને શક્તિને અનુસાર ભગવાનની આગળ ઘીનો દીવો કરવો. આજે પૂર્ણિમાના ચંદ્રોદય સમયે સાંજે ધર્મે સહિત ભક્તિદેવીનું ગીત વાજિંત્રોના નાદ સાથે પૂજન કરવું. જે મંદિરમાં ધર્મ અને ભક્તિની મૂર્તિ ન હોય તે મંદિરમાં સેવકોએ તે બંને મૂર્તિ સુવર્ણની કરાવીને પૂજન કરવું. આ પૂર્ણિમાની રાત્રિના સમયે બલરામે સહિત શ્રીકૃષ્ણ ભગવાનના ગોપીજનોની સાથે કરેલી ક્રીડાના સંબંધવાળા પદો ભક્તજને ગૌરાવવા ને સ્વયં ગાવા, તેમજ આજે ભક્તિદેવીનો પ્રાદુર્ભાવ હોવાથી ધર્મદેવે સહિત ભક્તિના ગુણોનું વર્ણન કરતા પદો પણ ગૌરાવવા, આ કાર્તિકી પૂર્ણિમાથી આરંભીને પ્રતિદિન શ્રીહરિને ભરેલી ડગલી અને સુરવાળ ધારણ કરાવવો, તેમજ લક્ષ્મીજીને પણ રૂભરેલી સૂક્ષ્મ સાડી ધારણ કરાવવી, તે જ રીતે રાત્રે શૈયામાં પણ પ્રતિદિન ગોદડી ઓઢાડવી, આવી રીતના શણગાર ફાગણ સુદ પૂર્ણિમા સુધી ધારણ કરાવવા. આ તિથિના પ્રારંભથી રાત્રિએ વૈષ્ણવ ભક્તજનોએ પણ સુવાના સમયે ટાઢની નિવૃત્તિને માટે ગોદડી ઓઢવી. હે પુત્રો, આ પ્રમાણે મેં કાર્તિક માસમાં શ્રી વિષ્ણુ ભગવાનના જે ઉત્સવો આવે છે તે તમને કહ્યા. હવે માક્ષર, પોષ અને મહામાસમાં આવતા ઉત્સવોનો વિધિ કહું છું. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં કાર્તિક માસના ઉત્સવોનું નિરૂપણ કર્યું. એ નામે 58મો અધ્યાય પૂર્ણ થયો.